શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 11મો અધ્યાય 21-22 ગાયત્રી પુરસ્મરણ અને પ્રાણ અગ્નિહોત્રનો વિધિ. ભગવાન નારાયણ કહે છે, બ્રાહ્મણ, હવે ગાયત્રી દેવીનું પાપનાશક પરમ પવિત્ર તથા ઈચ્છિત ફળ આપનારું પુરસ્મરણ સાંભળો. પર્વતના શિખર પર નદી કિનારે બિલીના વૃક્ષ નીચે જળાશય ગૌશાળા દેવ મંદિર પીપળાના વૃક્ષ નીચે બગીચામાં તુલસીવન જેવા પુણ્ય ક્ષેત્રમાં અથવા ગુરુની પાસે જ્યાં પણ મન એકાગ્ર થઈ શકે તેવા સ્થળમાં પુરસ્વરણ કરવાથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેવા સ્થળમાં પુરસ્વરણ કરવાથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તેમાં સંદેહ નથી. જે કોઈ મંત્રનું પુરસ્મરણ કરવું હોય તે પહેલા વ્યાહિતીઓ સહિત 10,000 ગાયત્રી જપ કરવા જોઈએ. વેદ મંત્રોના પુરસ્મરણ અથવા ઋષિ, સૂર્ય અથવા વરાહ વગેરે દેવતાઓનું તાંત્રિક પુરસ્મરણ કરવાનું હોય છે, પરંતુ ગાયત્રી જપ વિના તો બધું નિષ્ફળ છે. સર્વ બ્રાહ્મણોએ આદિશક્તિ વેદ માતા ગાયત્રીની હંમેશા ઉપાસના કરવી જોઈએ. ગાયત્રી જપ દ્વારા મંત્રને શુદ્ધ કરીને પ્રયત્નપૂર્વક પુરસ્વરણમાં બેસવું, વળી મંત્ર શોધનના પૂર્વ અંગરૂપ ઉત્તમ આત્મશોધન એટલે કે દેહ શુદ્ધિ પણ જરૂરી છે. આત્મતત્વની શુદ્ધિ માટે વિદ્વાનોએ શ્રુતિ મત પ્રમાણે 300,000 અથવા 100,000 ગાયત્રી જપ કરવા. આત્મશુદ્ધિ કર્યા વિના સાધકની જપ, હોમ વગેરે ક્રિયાઓ સફળ થતી નથી. તપસ્યા દ્વારા શરીરને તપાવવું, દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું એ મુખ્ય ધર્મ છે. તપસ્યાથી સ્વર્ગ પ્રાપ્તિ તથા ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય બાહુબળથી, વૈશ્ય ધનથી અને શુદ્ર બ્રાહ્મણોની સેવાથી તથા શ્રેષ્ઠ બ્રાહ્મણ જપ અને હોમથી પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે છે. તેથી હે બ્રાહ્મણ શ્રેષ્ઠ નારદ, પ્રયત્નપૂર્વક તપ કરવું એ મનુષ્યનો પરમ ધર્મ છે. તપસ્યાની પરાકાષ્ઠા શરીરને સૂકવી નાખવામાં છે. શરીરનું શોષણ કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ માર્ગે કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે તપ કરીને દેહ શુદ્ધિ કરવી જોઈએ. હે નારદ, હવે અન્ન શુદ્ધિની વાત કહું છું, સાંભળો. તાંત્રિક અને વૈદિક પુરુષોએ અયાચિત માગ્યા વિના મળેલું ઉચ્ચ બજારમાં વેચતા ખરીતા પડી ગયેલા દાણા વીણી લાવવા તે ઉચ્છ વૃત્તિ છે. શુક્લ એટલે ઉજ્જવળ આજીવિકાથી આવેલું અને વૃત્તિથી મેળવેલું આ ચાર નિશ્ચિત જીવિકાઓ કહી છે. ફરીથી વર્ણું છું, અયાચિત, ઉચ્છ, શુક્લ અને અયાચિત, ઉચ્છ, ખરી, શુક્લ અને વૃત્તિથી મેળવેલું જે તાંત્રિક અને વૈદિક પુરુષોએ વસ્તુ નિમેલી છે. આવા અન્નથી આત્માની શુદ્ધિ થાય છે. આ ચાર નિશ્ચિત જીવિકાઓ છે. આવા અન્નથી આત્માની શુદ્ધિ થાય છે. ભિક્ષામાં મળેલા અન્નને લાવીને તેના ચાર ભાગ કરવા. એક ભાગ બ્રાહ્મણને, બીજો ગાયો માટે, ત્રીજો અતિથિઓ માટે અને શેષ ચોથો ભાગ સ્વયં અને પોતાની પત્ની સાથે ગ્રહણ કરવો. જે આશ્રમ માટે જે ગ્રાસ વિધિ નક્કી હોય તે ક્રમનું પાલન કરવું જરૂરી છે. ઉપયોગમાં લેવાના અન્ન પર પ્રથમ ગૌમૂત્રથી પોક્ષણ કર્યા પછી શક્તિ પ્રમાણે અનુક્રમે ગ્રાસની સંખ્યા નક્કી કરવી. ગ્રાસની માત્રા કુકડાના ઈંડા જેટલી શાસ્ત્રમાં કહી છે. ગૃહસ્થ માટે 8 ગ્રાસ, વાનપ્રસ્થી માટે 4 ગ્રાસ લેવાનો નિયમ છે. બ્રહ્મચારી ઈચ્છા પ્રમાણે ગ્રાસ લઈ શકે છે. સર્વપ્રથમ ગૌમૂત્ર છાંટીને 9, 6 અથવા 3 વાર ગાયત્રી મંત્ર બોલીને અન્નનું પોક્ષણ કરવું. ગાયત્રી મંત્રનો જપ કરતા આંગળીઓ આમ તેમ ન થવી જોઈએ. મંત્રનો ઉચ્ચારણ કરીને પ્રોક્ષણ કરવાનો વિધિ છે. ગાયત્રી મંત્રમાં જેટલા અક્ષરો છે તેટલા લાખ અર્થાત 24 લાખ જપ કરવાથી પુરુષવરણ થયું કહેવાય. વિશ્વામિત્રજીના મત પ્રમાણે 32 લાખ જપ થવા જોઈએ. પરંતુ જે કાર્યથી તેવું કાર્ય અનુચિત માનવામાં આવે છે તથા તે મંત્ર પણ પુરુષવરણથી હીન માનવામાં આવે છે. જે ઠસાઢ ભાદ્રપદ પોષ અધિક માસ મંગળવાર શનિવાર વ્યતિપાત વૈદ્યુતિ આઠમ નોમ છઠ ચોથ તેરસ ચૌદસ સમાસ પ્રદોષ રાત્રિ ભરણી કૃતિકા આદરા આશ્લેષા જ્યેષ્ઠા ઘનિષ્ઠા શ્રવણ જન્મ નક્ષત્ર મેષ કર્ક તુલા કુંભ અને મકર આ બધા મહિના દિવસો યોગ તિથિઓ સમય નક્ષત્ર અને લગ્ન પુરુષવરણમાં વર્જિત છે. ચંદ્રમા અને નક્ષત્ર અનુકૂળ હોય ત્યારે શુક્લ પક્ષમાં પુરુષવરણનો આરંભ કરવો જોઈએ. આ રીતે પુરુષવરણ કરવાથી શુદ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પુરુષવરણના આરંભમાં વિધિપૂર્વક સ્વસ્તિ વાચન અને નાંદી મુખ શ્રાદ્ધ કરવું. બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર આપી સંતુષ્ટ કરી તેમની આજ્ઞા લઈ પુરુષવરણનો પ્રારંભ કરવો. શિવજીના મંદિરમાં અથવા શિવજી સાથે સંબંધ ધરાવતા કોઈ પણ દેવના મંદિરમાં સાધકે પશ્ચિમાભિમુખ બેસીને જપ કરવા. કાશી કેદાર મહાકાલ નાસિક અને મહાન ક્ષેત્ર ત્રંબક આ 5 પૃથ્વી પરના સિદ્ધ સ્થાન છે અથવા કુર્માસનને હર કોઈ માટે સિદ્ધ પીઠ કહેવામાં આવે છે કહેવામાં આવ્યું છે. પ્રારંભથી અંત સુધી દરરોજ એક સરખી સંખ્યામાં જપ કરવા જોઈએ. કોઈ દિવસ વધારે ને કોઈ દિવસ ઓછા એવું ન થવું જોઈએ. મુખ્ય મુખ્ય મુનિઓ નિરંતર પુરુષવરણ કર્યા કરે છે. પ્રાતઃ કાળથી આરંભ કરીને મધ્યાહ્ન સુધી વિધિપૂર્વક જપ કરવા. મન પર સંયમ રાખો, કોઈ પ્રકારની અપવિત્રતા ન આવે એ રીતે ઈષ્ટદેવનું ધ્યાન અને અર્થનું ચિંતન કરતા રહેવું. ઘી ખીર તલ બિલીપત્ર ફૂલ જવ અને મધ વગેરે હવ્ય દ્રવ્યોથી દશાંશ હવન કરવું. મનુ મહારાજનું કહેવું છે કે દશાંશ હવન કરવાથી જ મંત્ર સિદ્ધ થાય છે. આ ગાયત્રી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનારી છે. નિત્ય નૈમિતિક અને કામ્ય 3 કર્મોની સિદ્ધિ માટે આનાથી વધીને આ લોકમાં કે પરલોકમાં બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. મધ્યાહ્નમાં અલ્પાહાર કરવો, મૌન રાખવું, 3 વાર સ્નાન કરવું અને 3 કાળ સંધ્યા કરવી. વિદ્વાન પુરુષે મનને એકાગ્ર કરીને જળમાં 3 લાખ મંત્ર જપ કરવા. આ પ્રમાણે પુરુષવરણ કર્યા પછી ઈચ્છિત કામનાઓ માટે જપ કરવા જોઈએ. જ્યાં સુધી કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જપ ચાલુ રાખવા. સામાન્ય કામ્ય કર્મમાં જે વિધિ કરવાનો હોય છે તે કહું છું. દરરોજ સૂર્યોદય વખતે સ્નાન કરી 1000 ગાયત્રી જપ કરવા. આમ કરવાથી આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. 3 મહિના 6 મહિના વર્ષ પૂરું થતા સુધીમાં સાધકને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. ઘી ચોપડેલા 1 લાખ કમળોનો હોમ કરવાથી મનુષ્યને સર્વ મનોરથોની પ્રાપ્તિ થાય છે. મુક્તિ તો સુલભ થઈ જ જાય છે. મંત્ર સિદ્ધિ વિના કરતાના જપ અને હોમ વગેરે ક્રિયાઓ સફળ થતી નથી. 25 લાખ ગાયત્રી જપ તથા દહીં અને દૂધથી હવન કરવાથી મનુષ્ય સ્વયં સિદ્ધ થઈ જાય છે એવો મહર્ષિઓનો મત છે. મનુષ્યને અષ્ટાંગ યોગથી જે ફળ મળે છે તે જ ફળ સિદ્ધિ આ જપના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. સાધકે સશક્ત અથવા અશક્ત હોય પરંતુ આહાર નિશ્ચિત માત્રામાં લેવો. ગુરુવાક્ય પર વિશ્વાસ રાખીને જપ કરવા. 6 મહિના જપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. 1 દિવસ માત્ર પંચગવ્યનું પ્રાસન કરવું, 1 દિવસ વાયુનો આહાર કરવો, 1 દિવસ બ્રાહ્મણના હાથનું થોડું સિદ્ધ ભોજન લેવું. આ પ્રમાણે નિયમપૂર્વક જપ કરવા. ગંગા આદિ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળમાં જ 100 મંત્ર જપવા. પછી 100 મંત્રો બોલીને જળ પીવું. આમ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ તેને ચાંદ્રાયણ અને કુચ વગેરે વ્રતનું ફળ નિશ્ચિંત રૂપે પ્રાપ્ત થાય છે. જો સાધક રાજા અથવા બ્રાહ્મણ હોય તો તે પોતાના ઘરે જ ગાયત્રી પુરુષવરણ કરી શકે છે. બ્રહ્મચારી ગૃહસ્થ અથવા વાનપ્રસ્થને પણ પોતાના અધિકાર પ્રમાણે જપ વગેરે કર્યા પછી પુરુષવરણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષની અભિલાષા રાખનાર મનુષ્ય શ્રોત અને સ્માર્ત વગેરે કર્મ કરવું જોઈએ. મનુષ્ય વિદ્વાનો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરીને આચારનું પાલન કરતા કરતા અગ્નિહોત્ર થઈને પ્રયત્નપૂર્વક જપ કરવા, ફળમૂળનો આહાર કરવો તથા શુદ્ધ 8 ગ્રાસ ભોજન કરવું. આ પ્રમાણે પુરુષવરણ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. આ અનુષ્ઠાન કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે. આના શ્રવણનો એટલો મહિમા છે કે મોટી મોટી સિદ્ધિઓ સ્વયં તે સાધકને ઉપલબ્ધ થઈ જાય છે. ભગવાન નારાયણ કહે છે, બ્રાહ્મણ હવે બલિ વૈશ્વ દેવનો વિધિ કહું છું, સાંભળો. આ પુરુષવરણના સંદર્ભમાં મને આ વાતનું સ્મરણ થઈ ગયું. દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ અને પાંચમો મનુષ્યયજ્ઞ, આને વૈશ્વદેવયજ્ઞ કહે છે. ગૃહસ્થ માટે ઘરમાં ચૂલો, ઘંટી, ઝાડુ, અનાજ કૂટવાનું ઉખળ તથા પાણિયારું અર્થાત રસોઈ બનાવવા માટે ચૂલો, સળગાવતા ઘઉં વગેરે, અનાજ દળતા, ઝાડુ કાઢતા, અનાજ ખાંડતા અને પાણિયારું સાફ કરતા 5 સ્થાનોમાં રોજ પાપ હિંસા થાય છે. આ પાપોનો નાશ કરવા માટે આ 5 યજ્ઞો આવશ્યક છે. ચૂલામાં, લોઢાના વાસણમાં, જમીન પર કે માટીના વાસણમાં વૈશ્વદેવ કરવો નહીં, પરંતુ કુંડમાં, સ્થંડિલ પર કરવો જોઈએ. અગ્નિને પ્રજ્વલિત કરવા હાથનો, સુપડાનો કે વસ્ત્રનો ઉપયોગ કરવો નહીં, પરંતુ મોઢેથી ભૂંગળી દ્વારા ફૂંકીને અગ્નિ પ્રજ્વલિત કરવો જોઈએ. કારણ કે મુખમાંથી જ અગ્નિનું પ્રાગટ્ય થયું છે. કપડા દ્વારા હવા કરવાથી રોગ, સુપડાથી ધનનાશ તથા હાથ વડે હવા કરવાથી મૃત્યુ થાય છે. મોઢાથી અગ્નિ પ્રજ્વલિત કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. ફળ, ઘી, દહીં, મૂળ, શાક વગેરેથી બલિ વૈશ્વ દેવ કરવો જોઈએ. આ વસ્તુઓનો અભાવ હોય તો લાકડું, મૂળ અથવા ઘાસ વગેરે કોઈ પણ વસ્તુથી કરી શકાય. ઘી મિશ્રિત હવ્ય દ્રવ્યથી હવન કરવું જોઈએ. તેલ અને મીઠાવાળી વસ્તુઓ હવનમાં નિષિદ્ધ છે. ઘીના અભાવમાં દહીં અને દૂધનો, અને એ પણ ન હોય તો છેવટે જળથી હોમ કરવો જોઈએ. લુખા અને વાસી અન્ન દ્વારા હવન કરવાથી કોઢિયો, એઠું અન્ન હોમવાથી શત્રુઓનો વશ થનારો થાય છે. લુખા અન્નથી દરિદ્ર તથા સાર મીઠાવાળા પદાર્થો વસ્તુનો હોમ કરવાથી નરકમાં જવું પડે છે. થોડી રાખોડી વાળા અંગારાને કુંડમાંથી કાઢીને ઉત્તર દિશામાં ફેંકી દેવા. ત્યાર પછી સાર વિનાના પદાર્થોથી હવન કરવું. બલિ વૈશ્વ દેવ કર્યા વિના જે બ્રાહ્મણ ભોજન કરે છે તેની બુદ્ધિ મારી ગઈ છે. તે મૂર્ખ કાલ સૂત્ર નામના નરકમાં ઊંધા માથે પડે છે. ફળ, મૂળ અથવા પાંદડા જે પદાર્થો ભોજન માટે ઉપલબ્ધ હોય તેમાંથી સંકલ્પ પૂર્વક અગ્નિમાં હવન કરવું. વૈશ્વદેવ કરતા પહેલા કોઈ ભિક્ષુક ભિક્ષા લેવા આવે તો વૈશ્વદેવ માટે થોડો પદાર્થ અલગ રાખીને બાકીના અન્નમાંથી ભિક્ષુકને ભિક્ષા આપી વિદાય કરો. કારણ કે પહેલા વૈશ્વદેવ ન કર્યાના દોષને ભિક્ષુક દૂર કરી શકે છે, પરંતુ ભિક્ષુકના અપમાનથી જે દોષ થાય તેને વૈશ્વદેવ દૂર કરતો નથી. સંન્યાસી અને બ્રહ્મચારી આ બંને સિદ્ધ અન્ન અને તૈયાર ભોજનના સ્વામી છે. તેથી તેમને આપ્યા વિના ભોજન કરવાથી ચંદ્રાયણ વ્રત કરવું આવશ્યક બને છે. બલિ વૈશ્વદેવ કર્યા પછી ગોગ્રાસ કાઢવો જોઈએ. હે દેવર્ષિ દ્વારા સુપૂજ્ય નારદ, ગોગ્રાસનો વિધિ કહું છું, સાંભળો. હે સુરભી, તમે વૈષ્ણવી માતા છો, તમારું નામ સુરભી છે, તમે સદા વૈકુંઠમાં બિરાજો છો. મારો આપેલા ગોગ્રાસનો સ્વીકાર કરો. ગોભ્યો નમઃ. સુરભી વૈષ્ણવી માતા, નિત્યમ વિષ્ણુ પદે સ્થિતા, ગોગ્રાસમ ચ મયા દત્તમ સુરભે પ્રતિગૃહ્યતામ, ગોભ્યો નમઃ. સ્કંદ 11મો અધ્યાય 22 શ્લોક 17મો. આ પ્રમાણે કહીને ગાયની પૂજા કરીને ગોગ્રાસ અર્પણ કરવો. ગોગ્રાસ આપવાથી ગૌમાતા સુરભી પ્રસન્ન થાય છે. ત્યાર પછી ગાય દોહવાના સમય સુધી ઘરના આંગણામાં ઉભા રહી અતિથિની પ્રતીક્ષા કરવી. જ્યારે અતિથિ નિરાશ થઈને ઘેરથી ચાલ્યો જાય છે ત્યારે તેનું પાપ ગૃહસ્થને આપતો જાય છે અને ગૃહસ્થનું પુણ્ય લેતો જાય છે. માતા પિતા ગુરુ ભાઈ પ્રજા સેવક પોતાના આશ્રિતો અભ્યાગત અતિથિ અને અગ્નિ આ બધા પોષ્ય કહ્યા છે. અતિથિ અર્થ ભગ્નાશો ગૃહાત પ્રતિ નિર્વર્તે નિવર્તતે સતસ્મે દુષ્કૃતમ દત્વા પુણ્યમ આદાય ગચ્છતિ. માતા પિતા ગુરુર ભ્રાતા પ્રજા દાસ સમાશ્રિતઃ અભ્યાગતો અતિથિ સ્વા ગ્નિરેતે પોષ્યા ઉદાહૃતાઃ. સ્કંદ 11મો અધ્યાય 22મો શ્લોક 19-20. એટલે કે તેમનું પોષણ કરવું એ ગૃહસ્થનું પરમ કર્તવ્ય છે એવું જાણ્યા છતાં મોહવશ જે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતો નથી તેને ધાર્મિક દ્રષ્ટિએ આ લોક કે પરલોક મળતો નથી. ધનવાન બ્રાહ્મણ ધર્મપૂર્વક સોમ યજ્ઞથી જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ એક નિર્ધન બ્રાહ્મણને સારી રીતે પંચ મહાયજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે. મુનિવર, હવે પ્રાણાગ્નિહોત્ર કહું છું જેને જાણીને મનુષ્ય જન્મ મૃત્યુ અને જરા વગેરેથી અને સર્વ પાપોથી છૂટી જાય છે. બ્રાહ્મણે વિધિ પ્રમાણે ભોજન કરવું જોઈએ જેથી ત્રણ પ્રકારના ઋણથી છૂટી શકાય છે અને પોતાની 21 પેઢીનો નરકમાંથી ઉદ્ધાર કરે છે. એટલું જ નહીં પણ સર્વ યજ્ઞોનું ફળ તેને સુલભ થઈ જાય છે અને સર્વ લોકમાં થઈ જઈ શકે છે. એવી ભાવના કરવી જોઈએ કે હૃદય કમળ અરણી કાષ્ટ છે, મન મંથન કાષ્ટ લાકડું છે, વાયુરૂપી દોરી છે. આ પ્રમાણે મંથન કરવાથી અગ્નિ પ્રગટ થઈ ગયો છે. આ નેત્ર અર્ધવર્યું બનીને યજ્ઞ કરી રહ્યા છે. આવી ભાવના કરીને તર્જની મધ્યમાં અને અંગૂઠાથી પ્રાણરૂપી અગ્નિમાં આહુતિ આપવી, મધ્યમાં અનામિકા અને અંગૂઠાથી અપાનને આહુતિ આપવી, કનિષ્ઠિકા અનામિકા અને અંગૂઠાથી વ્યાનને આહુતિ આપવી, કનિષ્ઠા તર્જનીને અંગૂઠાથી ઉદાનને આહુતિ આપવી તથા બધી આંગળીઓથી અન્ન લઈને સમાન નામના પ્રાણાગ્નિને આહુતિ આપવી. આ નામ મંત્રની પહેલા ઓમ અને અંતમાં સ્વાહા શબ્દ બોલતા અર્થાત ઓમ પ્રાણાય સ્વાહા આમ કહેવું. મુખમાં આહવની અગ્નિ, હૃદયમાં ગાહપત્યાગ્નિ, નાભીમાં દક્ષિણાગ્નિ તથા નીચેના ભાગમાં સભ્ય તથા આવસથ નામનો અગ્નિ રહેલો છે એવું ચિંતન કરવું. વાણી હોતા છે, પ્રાણ ઉદગાતા છે અને ચક્ષુ જ અર્ધ વર્યું છે. મન બ્રહ્મા છે, શ્રોત્ર એટલે કે કાન આગ્નિર્ધના સ્થાન પર છે. અહંકાર યજ્ઞ બલી છે અને પ્રણવને દૂધ તથા ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેના આધીન છે તે બુદ્ધિમાં પત્નીની ભાવના કરવી. વક્ષ સ્થળને વેદી રૂવાટા દર્ભ છે તથા બંને હાથ સ્થક અને સ્ત્રુવા છે. ઓમ પ્રાણાય સ્વાહા આ મંત્રના સુવર્ણ જેવી કાંતિવાળા સુધાગ્નિ નામના ઋષિ છે. સૂર્ય દેવતા છે અને ગાયત્રી છંદ છે. ઓમ પ્રાણાય સ્વાહા આ મંત્રના અંતમાં એવું પણ કહેવું જોઈએ કે આ હવી મહાભાગ સૂર્ય માટે છે, નહીં કે મારા માટે. અર્થાત ઇદમ આદિત્ય દેવાય ન મમ. અપાન મંત્રના ગાયના દૂધ જેવા સફેદ આકૃતિ વાળા શ્રદ્ધાગ્નિ ઋષિ છે. સોમ દેવતા છે, ઉષ્ણિક છંદ છે. ઓમ અપાનાય સ્વાહા ઇદમ સોમાય ન મમ આ મંત્ર બોલવો જોઈએ. વ્યાન મંત્રના કમળ જેવા વર્ણ વાળા આખ્યાત નામના ઋષિ છે. અગ્નિ દેવતા છે અને તેનો અનુષ્ઠુપ છંદ છે. ઓમ વ્યાનાય સ્વાહા કહીને અંતમાં ઇદમ અગ્નયે ન મમ કહેવું ઉદાન મંત્રના ઇન્દ્રગોપ નામના કીડા જેવા રંગના અગ્નિ ઋષિ છે. પર્જન્ય દેવતા છે અને પંક્તિ છંદ છે. ઉપર મુજબ ઓમ સમાનાય સ્વાહા ઇદમ પર્જન્યાય ન મમ આ મંત્ર બોલો. આ પછી છઠ્ઠી આહુતિ આપવી જોઈએ. આ મંત્રના વૈશ્વાનર નામના મહાન અગ્નિ ઋષિ છે, ગાયત્રી છંદ છે અને દેવતા આત્મા છે. મંત્ર સ્વાહાંત ઉચ્ચારણ કરવાનું વિધાન છે. ઓમ પરમાત્મને સ્વાહા, ઇદમ આત્મને ન મમ. આ પ્રમાણે પ્રાણાગ્નિ હોત્ર કરવામાં આવે છે. આ વિધિને જાણીને કર્યા પછી મનુષ્ય બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. આમ આ પ્રાણાગ્નિ હોત્ર વિદ્યાનું સંક્ષેપમાં તમારી સામે વર્ણન કર્યું. અધ્યાય 21-22 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.